श्री ब्रह्म पुराण अध्याय 5 सगर राजानु चरित्र तथा इश्वाकु वंशना मुख्य मुख्य राजाओनो परिचय। लोमहर्षण जी कहे छे, राजकुमार सत्यव्रत भक्ति दया अने प्रतिज्ञावश विनयपूर्वक विश्वामित्र जीनी पत्नीनु पालन करवा लाग्यो। एनाथी मुनि बहु संतुष्ट थया। તેમણે સત્યવ્રતને ઈચ્છા અનુસાર વરદાન માગવા કહ્યું। રાજકુમાર બોલ્યો, હું સદહે સ્વર્ગમાં જાઉં। જ્યારે અનાવૃષ્ટિનો ભય દૂર થઈ ગયો ત્યારે વિશ્વામિત્રે તેને પોતાના રાજ્ય પર અભિષિક્ત કરીને તેના દ્વારા યજ્ઞ કરાવ્યો। તેઓ મહાતપસ્વી હતા। તેમણે દેવતાઓ અને વશિષ્ઠની સામે જ સત્યવ્રતને સદહે સ્વર્ગમાં મોકલી દીધો। તેની પત્નીનું નામ સત્યરથા હતું। તે કે કુળની કન્યા હતી। તેણે હરિશ્ચંદ્ર નામક નિષ્પાપ પુત્રને જન્મ આપ્યો। રાજસ્વી યજ્ઞ કરવાથી એ મહા કરવાથી એ સમ્રાટ કહેવાયા। હરિશ્ચંદ્રના પુત્રનું નામ રોહિત હતું। રોહિતનો પુત્ર હરિત અને હરિતના પુત્રનું નામ ચંચુ હતું। ચંચુના પુત્રનું નામ વિજય હતું। એ સંપૂર્ણ પૃથ્વી પર વિજય થવાના કારણે વિજય કહેવાયા। વિજયના પુત્ર રાજા રુરુક થયા, જે ધર્મ અને અર્થના જ્ઞાતા હતા। રુરુકના રૂક વૃકના બાહુ અને બાહુના સગર થયા। ગર અર્થાત વિષની સાથે ઉત્પન્ન થયા હતા, તેથી તેમનું નામ સગર થયું। તેમણે ઔરવ મુનિ પાસેથી આગ્નેય અસ્ત્રો પ્રાપ્ત કરીને તાલજંગ અને હૈહય નામક ક્ષત્રિયોને યુદ્ધમાં હરાવ્યા અને સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કર્યો। પછી શક પહલવ તથા પારદોના ધર્મનું નિરાકરણ કર્યું। મુનિઓએ પૂછ્યું, સગરનો જન્મ ગર સાથે કઈ રીતે થયો? તેમણે ક્રોધિત થઈને શક વગેરે મહા તેજસ્વી ક્ષત્રિયોના કુલોચિત ધર્મોનું નિરાકરણ કેમ કર્યું? આ બધું વિસ્તારથી કહો। લોમહર્ષણજીએ કહ્યું, રાજાબાહુ વ્યસની હતા, તેથી પ્રથમ હૈહય નામક ક્ષત્રિયોએ તાલજંગો અને શકોની સહાયતાથી તેમનું રાજ્ય છીનવી લીધું। યવન પારદ કામ્બોજ તથા પહલવ નામક ગણોએ પણ હૈહયના પક્ષમાં પરાક્રમ દેખાડ્યું। રાજ્ય છીનવાઈ જતા રાજા બાહુ દુઃખી થઈને પત્નીની સાથે વનમાં ચાલ્યા ગયા। ત્યાં જ તેમણે પોતાના પ્રાણોનો ત્યાગ કર્યો। બાહુની પત્ની યાદવી ગર્ભવતી હતી। તે પણ રાજાની પાછળ સતી થવા તૈયાર થઈ ગઈ। તેમને તેમની શોક એટલે પત્નીની બીજી પત્ની ઝેર આપી રાખ્યું હતું। તેમણે વનમાં ચિતા બનાવી અને તેના પર આરૂઢ થઈને પતિની સાથે ભસ્મ થઈ જવાનો વિચાર કર્યો। ભૃગુવંશી ઔરવ મુનિને તેમની દશા જોઈને બહુ દયા આવી। તેમણે રાણીને ચિતા પર ચડતા રોકી લીધા। તેમના જ આશ્રમમાં તે ગર્ભનો ઝેરની સાથે જન્મ થયો। તેજ મહારાજ સગર થયા। ઔરવે બાળકના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા, વેદ શાસ્ત્રો ભણાવ્યા તથા આગ્નેય અસ્ત્ર પણ પ્રદાન કર્યું, જે દેવતાઓ માટે પણ દુસ્સહ છે। તેનાથી સગરે હૈહય વંશી ક્ષત્રિયોનો વિનાશ કર્યો અને લોકમાં ભારે યશ પ્રાપ્ત કર્યો। ત્યાર પછી તેમણે શક યવન કામ્બોજ પારદ તથા પહલવ ગણોને સર્વનાશ કરવા માટે પ્રયત્ન કર્યો। વીર સગરના મારથી તે બધા મહર્ષિ વશિષ્ઠના શરણમાં ગયા। ત્યારે મહાતેજસ્વી વશિષ્ઠે થોડી શરતો સાથે તેમને અભયદાન આપ્યું અને રાજા સગરને રોક્યા। સગરે પોતાની પ્રતિજ્ઞા અને ગુરુના વચનનો વિચાર કરીને માત્ર તેમના ધર્મનું નિરાકરણ કર્યું અને તેમના વેશ બદલી નાખ્યા। શકોના અડધા માથા મૂંડીને વિદાય કર્યા। યવનો અને કામ્બોજના પૂરા માથા મૂંડાવી નાખ્યા। પારદોના બધા કેસ ઉતારી લીધા। ધર્મ વિજયી રાજા સગરે આ પૃથ્વીને જીતીને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી અને ઘોડાને દેશમાં વિચરવા માટે છોડ્યો। તે ઘોડો જ્યારે પૂર્વ દક્ષિણ સમુદ્રના તટ પર વિચરી રહ્યો હતો ત્યારે કોઈએ તેને ચોરી લીધો અને પૃથ્વીના પેટાળમાં સંતાડી દીધો। રાજાએ પોતાના પુત્રો દ્વારા તે પ્રદેશને ખોદાવ્યો। મહાસાગરનું ખોદકામ કરતા તેમણે ત્યાં આદિ પુરુષ ભગવાન વિષ્ણુને, કે જેઓ હરિ કૃષ્ણ અને પ્રજાપતિના નામે પ્રસિદ્ધ છે, તેમને મહર્ષિ કપિલના રૂપમાં શયન કરતા જોયા. જાગ્યા પછી તેમના નેત્રોના તેજથી તે બધા સગર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. માત્ર ચાર પુત્રો જ બચ્યા, તેમના નામ બહિર્કેતુ, સુકેતુ, ધર્મરથ અને પંચનદ હતા. તેઓ રાજાનો વંશ વધારનારા થયા. કપિલ રૂપધારી ભગવાન નારાયણે તેમને વરદાન આપ્યું કે રાજા ઈશ્વાકુનો વંશ અક્ષય થશે અને તેમની કીર્તિ કદીય નષ્ટ નહીં થાય. ભગવાને સમુદ્રને સગરનો પુત્ર બનાવી દીધો અને અંતમાં તેમને અક્ષય સ્વર્ગવાસના આશીર્વાદ પણ આપ્યા. તે સમયે સમુદ્રે અર્ધ્ય લઈને મહારાજ સગરને વંદન કર્યા. સગરનો પુત્ર હોવાથી જ સમુદ્રનું નામ સાગર થયું. તેમણે અશ્વમેઘ યજ્ઞના તે ઘોડાને પુનઃ સમુદ્રમાંથી પ્રાપ્ત કર્યો અને તેના દ્વારા 100 અશ્વમેઘ યજ્ઞો પૂરા કર્યા. રાજા સગરને 60,000 પુત્ર હતા. મુનિએ પૂછ્યું, હે સુતજી, સગરના 60,000 પુત્ર કઈ રીતે થયા? તે બધા અત્યંત બળવાન અને વીર કઈ રીતે થયા? લોમહર્ષણજીએ કહ્યું, સગર રાજાને બે રાણીઓ હતી જે તપસ્યા કરીને પોતાના પાપોને નષ્ટ કરી ચૂકી હતી. તેમાં મોટી રાણી વિદર્ભ નરેશની કન્યા હતી, તેનું નામ કેશિની હતું. નાની રાણીનું નામ મહતી હતું, તે અરિષ્ટ નેમીની પુત્રી તથા પરમ ધર્મ પરાયણા હતી. આ પૃથ્વી પર તેના જેવા રૂપની બરાબરી કરનાર બીજી કોઈ સ્ત્રી ન હતી. મહર્ષિ ઓરવે તે બંનેને આ પ્રમાણે વરદાન આપ્યા, એક રાણી 60,000 પુત્ર પ્રાપ્ત કરશે અને બીજીને એક જ પુત્ર થશે, પરંતુ તે વંશ ચલાવનારો થશે. આ બે વરદાનોમાંથી જેની ઈચ્છા હોય તે લઈ લે. ત્યારે તેમાંથી એક રાણીએ 60,000 પુત્રો પ્રાપ્ત કરવાનું વરદાન લેવાની ઈચ્છા કરી અને બીજીએ વંશ ચલાવનાર એક જ પુત્રને લેવાનું ઈચ્છ્યું. મુનિએ તથાસ્તુ કહીને વરદાન આપી દીધું. પછી એક રાણીને રાજા પંચજન થયા અને બીજી રાણીને બીજથી ભરેલી એક તુંબડી ઉત્પન્ન થઈ. તેની અંદર તલ જેવડા 60,000 ગર્ભ હતા. તે બધા યથા સમય વધવા લાગ્યા. રાજાએ તે બધા ગર્ભોને ઘીથી ભરેલા ઘડામાં મુકાવી દીધા અને તેમનું પોષણ કરવા માટે દરેકની પાછળ એક એક ધાત્રી નિયુક્ત કરી દીધી. ત્યાર પછી ક્રમશઃ 10 મહિનામાં સગરની પ્રસન્નતા વધારનારા તે બધા કુમારો ઉભા થઈ ગયા. પંચજનને રાજા બનાવ્યા. પંચજનના પુત્ર અંશુમાન થયા, જે બહુ પરાક્રમી હતા. તેમના પુત્ર દિલીપ થયા, તે ખટવાંગના નામથી પણ પ્રસિદ્ધ છે, જેમણે સ્વર્ગમાંથી આવીને બે ઘડીના જીવનમાં પોતાની બુદ્ધિ તથા સત્યના પ્રભાવથી પરમાર્થ સાધન દ્વારા ત્રણેય લોક જીતી લીધા. દિલીપના પુત્ર મહારાજ ભગીરથ થયા, જેમણે નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગાને પૃથ્વી પર ઉતારીને સમુદ્ર સુધી પહોંચાડી અને તેમને પોતાની પુત્રી બનાવી દીધી. ભગીરથની પુત્રી હોવાથી જ ગંગાને ભાગીરથી કહે છે. ભગીરથના પુત્ર રાજા શ્રુત થયા. શ્રુતના પુત્ર નાભાગ થયા, જે મોટા ધર્માત્મા હતા. નાભાગના પુત્ર અંબરીશ થયા, જે સિંધુ દ્વીપના પિતા હતા. સિંધુ દ્વીપના પુત્ર અયુતાજીત થયા અને અયુતાજીતથી મહાયશસ્વી ઋતુપર્ણની ઉત્પત્તિ થઈ, જે ધૃત વિદ્યાના રહસ્યને જાણતા હતા. રાજા ઋતુપર્ણ રાજા નલના મિત્ર તથા બહુ બળવાન હતા. ઋતુપર્ણના પુત્ર મહાયશસ્વી આર્તુપર્ણી થયા. તેમના પુત્ર સુદાસ થયા, જે ઇન્દ્રના મિત્ર હતા. સુદાસના પુત્રનું નામ સોદાસ હતું, એ જ કલ્માસ પાદના નામે વિખ્યાત થયા તથા રાજા મિત્ર સહ પણ તેમનું જ નામ હતું. કલ્માસ્પાદના પુત્ર સર્વકર્મા થયા અને તેમના પુત્રનું નામ અનરણ્ય હતું. અનરણ્યને બે પુત્ર થયા, અનમિત્ર અને રઘુ. અનમિત્રના પુત્ર રાજા દુલીદુહ હતા. તેમના પુત્રનું નામ દિલીપ હતું, જે ભગવાન રામચંદ્રજીના પ્રપિતામહ હતા. દિલીપના પુત્ર મહાબાહુ રઘુ થયા, જે અયોધ્યાના સમ્રાટ થયા. રઘુના અજ અને અજના પુત્ર દશરથ થયા. દશરથથી મહાયશસ્વી ધર્માત્મા શ્રીરામનો પ્રાદુર્ભાવ થયો. શ્રીરામચંદ્રજીના પુત્ર કુશ નામે વિખ્યાત થયા. કુશથી અતિથિનો જન્મ થયો, જે ઘણા યશસ્વી અને ધર્માત્મા હતા. અતિથિના પુત્ર નિષદ હતા. નિષદના નલ અને નલના પુત્ર નભ થયા. નભના પુંડરીક અને પુંડરીકના ક્ષેમધનવા થયા. ક્ષેમધનવાના પુત્ર મહાપ્રતાપી દેવાનિક હતા. દેવાનિક ના અહીનગુ, અહીનગુ થી સુધન્વા, સુધન્વા થી રાજા શલ, શલ થી ધર્માત્મા ઉક્ય, ઉક્ય થી વ્રજનાભ અને વ્રજનાભ થી નલ નો જન્મ થયો. હે મુનિવરો, પુરાણોમાં બે નલ પ્રસિદ્ધ છે. એક તો ચંદ્રવંશી વીરસેન ના પુત્ર હતા અને બીજા ઈશ્વાકુ વંશના ધુરંધર વીર હતા. ઈશ્વાકુ વંશના મુખ્ય મુખ્ય પુરુષોના નામ બતાવી દીધા. એ બધા સૂર્યવંશના અત્યંત તેજસ્વી રાજા હતા. અદિતિ નંદન સૂર્યની તથા પ્રજાપોષક શ્રાદ્ધદેવ મનુની આ સૃષ્ટિ પરંપરાનો પાઠ કરનાર મનુષ્ય સંતાનવાન થાય છે અને ભગવાન સૂર્યનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. અધ્યાય 5 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.